જે સાત્વિક થાય એટલે યથાર્થ આચાર્ય શરણના જે ઉપદેશો છે એને સમજી શકી અને વિરુદ્ધ આચરણથી બચીને શુદ્ધ સિદ્ધાંતનું અનુસરણ કરવામાં આપણે પ્રેરિત બનીએ તો પૂર્વાચાર્યોએ કરેલો પરિશ્રમ છે એ ફલીભૂત થઈ શકે. એટલે આ ષોડશ ગ્રંથો ઉપર શ્રી પ્રભુચરણોએ વ્યાખ્યાન પ્રગટ કર્યું છે. યદ્યપિ શ્રી મહાપ્રભુજી પછી આચાર્ય પરંપરામાં શ્રી ગોપીનાથ પ્રભુચરણ જે આપના જ્યેષ્ઠ પુત્ર છે એમનું સ્થાન છે, એમણે શ્રી મહાપ્રભુજીના વચનો ઉપર કોઈ વ્યાખ્યાન પ્રગટ નથી કર્યા, પરંતુ શ્રી ગોપીનાથજીની સાધન દીપિકા ગ્રંથનું યદિ અવલોકન કરવામાં આવે તો સાધન દીપિકા ગ્રંથ એ શ્રી મહાપ્રભુજીના જ પ્રકટ થયેલા ગ્રંથોનો નિચોડ છે અને એ બહુમૂલ્ય ગ્રંથ છે. કારણ કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઈજી જે ગ્રંથની રચનાઓ નથી કર્યા, જે વિષયને લઈને એને નથી કરી શક્યા, એ શ્રી ગોપીનાથજીએ કાર્યને પૂર્ણ કર્યું છે. જેમ પુષ્ટિમાર્ગીનો દૈનિક ક્રમ જેને નિત્ય આહ્નિક કહી શકાય, દિનચર્યા કહી શકાય કે જીવન પ્રણાલી કહી શકાય, એ વિષયમાં શ્રી મહાપ્રભુજી ગોસાઈજીની કોઈ રચના નથી. એટલે જન્મથી કરી અને પુષ્ટિમાર્ગીનું મૃત્યુ થાય ત્યાં પર્યંત સુધી એણે કઈ રીતે પોતાની જીવનશૈલી જીવવી, સવારથી ઉઠી અને રાત્રે સૂતા સુધી એણે પુષ્ટિમાર્ગી રીતે કઈ રીતે પોતાનો દિન દિવસ વ્યતીત કરવો, આ વિષયમાં શ્રી મહાપ્રભુજી ગોસાઈજી કે અન્ય કોઈ પણ આચાર્યોનું કોઈ માર્ગદર્શન મળતું નથી સિવાય શ્રી ગોપીનાથજી કે. એટલે આ દૃષ્ટિથી આમ એમ કહેવાય છે કે પુષ્ટિમાર્ગ છે એ માં બે પ્રવર્તક આચાર્યો છે, અસ્મિન માર્ગે આચાર્ય દ્વયમ એવી એક ઉક્તિ છે. પરંતુ આચાર્ય દ્વયમ કહેવાથી પણ અહીંયા કામ નીકળતું નથી. જો શ્રી ગોપીનાથજીને એમાં સમાવેશ કરવામાં ના આવે તો એ ફરી અધુરાશ રહે છે. એટલે જ પુષ્ટિ સંપ્રદાયની અંદર પ્રારંભથી જ શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી અને શ્રી ગોસાઈજી આ ત્રણેય જે આચાર્યો છે એને માર્ગના પ્રવર્તક આચાર્ય તરીકે એમની પ્રસિદ્ધિ છે. વાર્તા સાહિત્યમાં શ્રી ગોપીનાથજી પ્રત્યે ઘણું બધું ઘસાતું લખાયું છે, પરંતુ એ દુઃખદ ઘટના છે અને વાર્તાના એ અંશો એ ખરેખર સંશોધન કરવા યોગ્ય છે. કારણ કે શ્રી ગોપીનાથજી પ્રત્યે આપણી પરંપરામાં ક્યારેય પણ અનાદર રહ્યો નથી. સ્વયં શ્રી ગોસાઈજીનું મંગલાચરણ આપણે જે નિત્ય વૈષ્ણવો બોલે છે એ મંગલાચરણ પણ શ્રી ગોસાઈજીએ ગોપીનાથજી માટે પ્રકટ કરેલું છે. અને યદી શ્રી ગોસાઈજી પોતાના જ્યેષ્ઠ બંધુ પ્રત્યે એટલો આદર ભાવ રાખતા હોય તો એ પરંપરામાં શ્રી ગોપીનાથજીના માટે એવો ઘસાતું કેવી રીતે લખી શકાય. પુરુષોત્તમજીએ તો અણુભાષ્યના પ્રકાશની વ્યાખ્યા અને મંગલાચરણમાં જ શ્રી વલ્લભ પ્રતિનિધિમ તેજો રાશિમ દયાર્ણવમ ગુણાતીતમ ગુણનિધિમ શ્રી ગોપીનાથમાશ્રયે એમ મહાપ્રભુજી પછી પહેલાં શ્રી ગોપીનાથજીને વંદન કરી તે પછી શ્રી ગોસાઈજીને વંદન કરી અને પોતાનો ભાષ્ય પ્રકાશનું લેખન શરૂ કર્યું છે. તો આપણી આચાર્ય પરંપરામાં અને સાથે સાથે વૈષ્ણવોની પણ જે વિદ્વત પરંપરા હતી એમાં પણ શ્રી ગોપીનાથજી પ્રત્યે પુષ્કળ સન્માનની ભાવના રહી હતી. ગોધરાના રાણા વ્યાસ સ્વયં સુબોધનીજીની એક પ્રતિલિપિ તૈયાર કરી એમાં પોતે લખે છે સમાપનમાં કે આ પ્રતિલિપિ મેં શ્રી ગોપીનાથજીના અધ્યયન માટે એમની આજ્ઞાથી મેં આ પ્રતિલિપિ પ્રગટ કરી છે. અને બહુ જ સન્માનજનક શબ્દોમાં એમણે શ્રી ગોપીનાથજીને વંદન કર્યા છે. એટલે તાત્પર્ય એ છે કે યદ્યપિ શ્રી ગોપીનાથજીની ષોડશ ગ્રંથ ઉપર કોઈ સ્વતંત્ર વ્યાખ્યા નથી, પરંતુ સાધન દીપિકા ગ્રંથ વિના ષોડશ ગ્રંથો પણ અધૂરા છે એમ કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી. કારણ કે સાધન દીપિકાનું અવલોકન ન કરો તો ષોડશ ગ્રંથમાં કહેલા સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા કેવી રીતે, આ વિષયની ગાઈડલાઈન આપણને શ્રી મહાપ્રભુજી કે ગોસાઈજીના શબ્દોમાં ઉપલબ્ધ નથી થતી. એટલે જે વૈષ્ણવો ષોડશ ગ્રંથોનું અધ્યયન કરે એમના માટે પણ એ જરૂરી છે કે એ સાથે સાથે સાધન દીપિકાનું પણ આદ્યોપાંત અધ્યયન કરે અને એનાથી આપણી દિનચર્યા છે એ આપણે સમજી શકીએ છીએ. તો આ એક વિશેષ વાત કહેતા દ્વારકેશજી આગળ એ વાત સમજાવી રહ્યા છે કે ષોડશ ગ્રંથની અંદર આખરે શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાર્ગીઓને શું કહેવા માગે છે. એવમ ષોડશભી ગ્રંથૈઃ પુરુષોત્તમ સેવનમ પ્રતિપાદ્ય ફલત્વેન ચક્રે જીવોદ્ધૃતિમ વિભુ. શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથથી એ વાત સમજાવી છે કે પુષ્ટિજીવોના માટે કૃષ્ણની સેવા એ ફલરૂપ છે, એ સાધન નથી. સામાન્ય રીતે સાધન અને ફલ બે અલગ વસ્તુ હોય છે. તમે જે સાધનનો ઉપયોગ કરો છો એ સાધનને ફલની પ્રાપ્તિ થાય ત્યારે છોડી દો છો. આ સાધન અને ફલનો ભેદ છે. મોટે ભાગે ફલને સાધનનો વિઘાતક કહેવામાં આવે છે. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે, રોગ મટ્યું ને વૈદ્ય વેરી. તો વૈદ્ય કે ડૉક્ટર છે એ સ્વસ્થ થવા માટેનું એક સાધન છે, પરંતુ દર્દી સાજો થઈ જાય તે પછી એ ડૉક્ટર પાસે જતો નથી. પછી એનો ઉપયોગ શું? ભૂખ આપણી મટી જાય તે પછી ભોજનને આપણે છોડી દઈએ છીએ. ઠેકાણું આપણને પહોંચી જઈએ ત્યારે વાહનને આપણે છોડી દેતા હોઈએ છીએ. એમ સાધન અને ફલ એ બે જુદા જુદા હોય છે એવું વ્યવહારમાં જોવા મળે છે. પરંતુ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગીને જે કૃષ્ણ સેવારૂપ એક સાધન આપ્યું છે એ સાધનને મહાપ્રભુજી આ ષોડશ ગ્રંથથી એમ સમજાવે છે કે જ્યારે કરતા હોઈએ તે વખતે આપણને એવી પ્રતીતિ થાય કે હું કોઈ સાધન કરી રહ્યો છું, કોઈ ઉપાય કરી રહ્યો છું, પરંતુ વસ્તુતઃ એ સ્વયં ફલરૂપ છે. અને એ ફલરૂપતા સમજાવીને શ્રી મહાપ્રભુજીએ ભૂતલના પુષ્ટિજીવો છે એમનો ઉદ્ધાર કર્યો. સામાન્ય મનુષ્યો છે એમની એવી પ્રતીતિ છે, ખાસ કરીને મર્યાદા માર્ગી જીવોની, કે અહીં આપણે આ શરીરથી સાધન કરવાનું છે અને ફલ આપણને કોઈક બીજા લોકમાં જઈને ને મળશે, એટલે કોઈ મોક્ષ મળશે તો કોઈ સ્વર્ગ વગેરે લોકની પ્રાપ્તિ થશે, અથવા પોતાના જે ઉપાસ્ય કે ઈષ્ટદેવ છે એમના ધામની જે સાયુજ્યાદિ વિભિન્ન પ્રકારની મુક્તિઓ છે એ પ્રાપ્ત થશે. પણ એ બધું આ શરીરમાં નહીં મળે, આ શરીરથી સાધન કર્યા પછી છેલ્લે જઈને ક્યારેક મળશે. એમ સાધન અને ફલમાં ભેદ અન્ય માર્ગની દૃષ્ટિમાં જોવા મળે છે, પરંતુ શ્રી મહાપ્રભુજીએ આપણને એ વાત સમજાવી છે કે કૃષ્ણ સેવા એ સ્વયં ફલરૂપ છે. અને એ ફલરૂપતા જાણી અને જો કૃષ્ણ સેવામાં આપણે પ્રવૃત્ત થઈએ તો પુષ્ટિમાર્ગી તરીકે આપણી કૃતાર્થતા છે. આ વાત આપણને ષોડશ ગ્રંથથી સમજી શકાય છે એ દ્વારકેશજી અહીંયા મુખ્ય અહીંયા એમનું આપનું સૂચન છે. હવે દ્વારકેશજી એક વાત ઉપર આપણું ધ્યાન આકર્ષિત કરે છે કે શ્રી મહાપ્રભુજી જે વખતે ભૂતલ ઉપર બિરાજતા હતા તે વખતે આપના સામર્થ્યથી, આપના દર્શન માત્રથી પુષ્ટિજીવો એમની સંસારાસક્તિ દૂર થઈ જતી, એમની લૌકિક કામનાઓ નષ્ટ થઈ જતી અને સહજ જ પ્રભુની અંદર એમનું ચિત્ત લાગી જતું અને એવું લાગી જતું કે જાણે માનસિક કે વ્યસન અવસ્થા એમની સિદ્ધ થઈ ગઈ હોય. પરંતુ અત્યારે તો કાલ ઓર કઠિન છે અને શ્રી મહાપ્રભુજી બિરાજતા નથી, એવી સ્થિતિમાં આપણો ઉદ્ધાર કેવી રીતે થઈ શકશે, આપણો લૌકિક આવેશ બહિર્મુખતા કેવી રીતે દૂર થઈ શકશે, પ્રભુની અંદર આપણું ચિત્ત કેવી રીતે આસક્ત થઈ શકશે, એમ શ્રી મહાપ્રભુજીનો અભાવ યદી પુષ્ટિજીવને અત્યારે ખલતો હોય, મહેસૂસ થતો હોય, તો દ્વારકેશજી એનું સમાધાન આપી રહ્યા છે. અવતાર દશાયાંતુ ઉદ્ધૃતિ રૂપદર્શનાત ઇહ નામાત્મકઈ ગ્રંથઈ સ્વદાસાનામ સદોદ્ધૃતિ. ભગવાન જે વખતે બિરાજતા હતા કૃષ્ણાવતારમાં ત્યારે ભગવાનના દર્શનથી, ભગવાનના સાથે વાર્તાલાપથી, ભગવાનના સંગ માત્રથી જે તે વખતના જીવો હતા એમના દોષો દૂર થઈ જતા અને એમને ભગવત લોકની પ્રાપ્તિ કે ભગવત સાયુજ્ય વગેરે પ્રાપ્ત થઈ જતું. ત્યાં સુધી કે જે દુષ્ટ સાધન જીવ હતા, કંચ, શિશુપાલ, પૂતના, અઘાસુર, બકાસુર જેવા એ દુષ્ટ સાધન જીવોની પણ ભગવાને એમની અંદર જે પણ દ્વેષ ભાવ હતો પ્રભુ પ્રત્યે એને પણ ઉદ્ધારનું સાધન બનાવી દીધું. તો અવતાર કાળની અંદર તો ભગવાન પોતાના સામર્થ્યને જ સાધન બનાવે છે, પોતાની વિશેષ કૃપા છે એનાથી જીવાત્માઓનો ઉદ્ધાર કરે છે. પરંતુ અનવતાર કાળમાં ભગવાને એ વસ્તુ જોઈ કે દૈવી જીવો છે એમનો ઉદ્ધાર હવે કેવી રીતે થશે, એટલે પોતાના વચનામૃતરૂપ શ્રીમદ્ ભાગવત અને ભગવદ્ ગીતારૂપી શાસ્ત્રો એ ભગવાને પ્રકટ કર્યા. વેદવ્યાસજી દ્વારા એનો વિસ્તાર પણ કરાવ્યો, જેથી ભગવાનનું નામાત્મક સ્વરૂપ ભાગવત અને ભગવદ્ ગીતા છે એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એટલે અનવતાર કાલમાં એ ભગવાનના નામાત્મક સ્વરૂપથી આધુનિક જીવો છે, દૈવી જીવો, એમનો ઉદ્ધાર થશે. એવી રીતે શ્રી મહાપ્રભુજીએ પણ પોતાના નામાત્મક સ્વરૂપ આ ષોડશ ગ્રંથો અને અન્ય ગ્રંથોને આપણા જેવા કલિકાલના જીવો છે એમને આપ્યા છે, કે જેમને શ્રી મહાપ્રભુજી પ્રત્યક્ષ નથી બિરાજતા એવો જો અહેસાસ થતો હોય તો આ ગ્રંથોથી સાક્ષાત શ્રી મહાપ્રભુજીનું સાનિધ્ય આપણે અનુભવી શકીએ અને એ વચનોનું અનુસરણ કરીને આપણે આપણો ઉદ્ધાર કરી શકીએ, પ્રભુ સેવાપરાયણ આપણે બની શકીએ છીએ. અવતાર કાલ અને અનવતાર કાલનો એક પેરોડોક્સ પણ શ્રી દ્વારકેશજી અહીંયા બતાવી રહ્યા છે કે અવતાર કાલ તો બહુ સીમિત કાલ માટે હોય છે, પરંતુ અનવતાર કાલની તો કોઈ ગણના નથી, કોણ જાણે હવે ક્યારે ફરી પાછો અવતાર થશે. એટલે અવતાર કાલમાં પ્રભુના સ્વરૂપથી પ્રાકટ્ય જે છે એ સીમિત કાલથી હોવાને કારણે એ કાલ સિવાયના જે જીવો છે, એટલે એ સમયમાં જે લોકો તે વખતે હાજર નથી કે પ્રભુના સંઘમાં આવી નથી શક્યા, એમનો ઉદ્ધાર તો શક્ય ન રહ્યો. અનવતાર કાલની અંદર એકંદરે પ્રભુનું સ્વરૂપથી પ્રાકટ્ય નથી, પરંતુ નામાત્મક સ્વરૂપ તો સદા સર્વદા બિરાજે છે, એને કોઈ સમયની સીમા નથી. એટલે પ્રભુના નામાત્મક સ્વરૂપ કે શ્રી મહાપ્રભુજીના નામાત્મક સ્વરૂપ જે આ ગ્રંથો છે એને જો વૈષ્ણવો ધારણ કરે, એનો નિરંતર પાઠ કરે, એનું નિરંતર અર્થનું ચિંતન કરે, એનો વિચાર કરે અને એને અનુસરે, તો આ નામાત્મક સ્વરૂપ છે એ જ્યાં સુધી આપણે ધારણ કરીશું, જ્યાં સુધી એને વળગીને રહીશું, ત્યાં સુધી આપણો ઉદ્ધાર શ્રી મહાપ્રભુજીના કૃપાબલથી થશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે દ્વારકેશજી કહે છે કે અનવતાર કાલમાં તો આ નામાત્મક સ્વરૂપ છે એ જ સાક્ષાત શ્રી મહાપ્રભુજી છે, એટલે એમાં કોઈ જાતનો ઉદ્ધારમાં સંશય નહીં કરવો. શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં આવે છે કે આપ જ્યારે અસુર વ્યામોહ લીલા કરી ત્યારે ઘણા વૈષ્ણવોના મનમાં એવો ખેદ રહેતો કે હવે શ્રી મહાપ્રભુજીના દર્શન આપણને કેમ થશે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ ઘણા વૈષ્ણવોને એવું વચન આપ્યું હતું કે હું તમને પ્રતિદિન દર્શન આપીશ, ત્રણ દિવસે દર્શન આપીશ. અને ક્યારેક શ્રી મહાપ્રભુજી એ રીતે આપ સામે વૈષ્ણવ સામે પ્રકટ ન થતા તો એમને બહુ ક્લેશ હતો, ફરી પાછા શ્રી મહાપ્રભુજી કૃપા કરીને દર્શન આપતા. એટલે એક વૈષ્ણવના મનમાં આવો ખેદ રહેતો હતો ત્યારે એ પોતાના સંગી વૈષ્ણવને પોતાની વ્યથા બતાવી ત્યારે એમણે કહ્યું કે તું એવું વિચાર જ નહીં કે શ્રી મહાપ્રભુજી આપણા વચ્ચે નથી. એણે ટેરો સરકાવ્યો અને શ્રી મહાપ્રભુજી ત્યાં વિરાજીને સંધ્યાવંદન કરી રહ્યા છે એવા દર્શન એમને કરાવ્યા. એટલે જેને શ્રી મહાપ્રભુજીના વચનો ઉપર વિશ્વાસ છે, જેને શ્રી મહાપ્રભુજીના માર્ગ ઉપર ચાલવું છે, એના માટે શ્રી મહાપ્રભુજી તિરોહિત નથી થયા, એ સદા સર્વદા બિરાજે છે. અને એ નિષ્ઠાને આપણે આ શ્રી મહાપ્રભુજીના વચનોને લઈને ને આપણે ફરીએ, જેમાં કંઠી ધારણ કરીએ છીએ બે, એમ એક ષોડશ ગ્રંથની ત્રીજી કંઠી ઓર ધારણ કરી લો. કેમ કે યદ્યપિ જો આ કંઠીમાં આપણને દૃઢ શ્રદ્ધા છે તો એ પર્યાપ્ત છે, પરંતુ આ કંઠીના અંદર આપણને એ જાતની શક્તિનો પ્રતીતિ નથી થતી, એ દીક્ષાને એ રીતે આપણે આધિદૈવિક સ્વરૂપથી ધારણ નથી કરી, તો એક ષોડશ ગ્રંથની એડિશનલ ત્રીજી કંઠી આપણને પહેરવાની જરૂર છે. અને એ કંઠી એવી હોવી જોઈએ કે નિરંતર આપણને શ્રી મહાપ્રભુજીની વાણીનું સ્મરણ કરાવતું રહે, અનુસંધાન કરાવતું રહે. એટલે ઇહ નામાત્મકઈ ગ્રંથઈ સદાસાનામ સદોદ્ધૃતિ, આ નામાત્મક ગ્રંથ છે શ્રી મહાપ્રભુજીનું, અને એનાથી જે સ્વદાસ છે, પુષ્ટિજીવો છે, એમનો સદા ઉદ્ધાર થતો રહેશે. એટલે શ્રી દ્વારકેશજી હવે એનું સમાપન કરતા આજ્ઞા કરે છે, તસ્માત સર્વ પ્રયત્નેન દૈવૈહિ કર્તવ્યમેવ હિ સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ. તેથી જે દૈવી છે, એટલે દૈવી શબ્દનો અર્થ થાય છે જેમાં ઉદ્ધાર થવાની શક્યતા ભગવાને રૂપી રાખી છે, એટલે જે ઉદ્ધારના યોગ્યતાવાળા જીવો છે એમણે સર્વ પ્રયત્નેન બધી જ શક્તિ લગાવીને સેવનમ શ્રી વ્રજેશસ્ય, વ્રજેશ શ્રી કૃષ્ણની સેવા કરવી, અને તદ્ગ્રંથાનાંચ પાઠનમ, મહાપ્રભુના ગ્રંથો છે એનો નિત્ય પાઠ, એમનું નિત્ય અનુસંધાન, અર્થનું ચિંતન કરતા રહેવું જોઈએ. આમ આ મહાત્મ્ય વર્ણન કર્યું છે. પ્રાચીન શ્રી મહાપ્રભુજી ગોસાઈજી કાલના વૈષ્ણવો તો આ આદર્શને જીવતા જ હતા. એટલે જો વાર્તા સાહિત્ય તમે વાંચતા હશો તો શ્રી બા ગોસાઈજીના પ્રસંગમાં આવે છે, એક વખત તુલસાને ત્યાં શ્રી ગોસાઈજી પધાર્યા અને એમને પૂછ્યું કે ભાઈ તને ઠાકોરજી સાનુભાવતા જતાવે છે? ત્યારે તુલસાએ બહુ સુંદર જવાબ આપ્યો કે અમે તો પેટ ભર ખાઈએ તે, નીંદ ભર સોઈએ તે, પરી આચાર્યજી કે ગ્રંથન કો પાઠ નિત્ય કરીએ થે. તો આ આદર્શ એમનો હતો, એને કારણે શ્રી મહાપ્રભુજી એમના વચનોનો પ્રભાવ પણ ત્યાં પ્રકટ કરતા હતા. એવા અનેક વૈષ્ણવો છે, સંતદાસ ચોપડા છે, તે સિવાય આગ્રાના વૈષ્ણવ જેમને ત્યાં શ્રી ગોસાઈજી સ્વયં શ્રી મહા